શ્રી માર્કંડે પુરાણ અધ્યાય 58 અદિતિના ગર્ભથી ભગવાન સૂર્યનો અવતાર. માર્કંડેજી કહે છે, મુને, આ જગતનું સર્જન કરીને બ્રહ્માજીએ પૂર્વકલ્પો અનુસાર વર્ણ, આશ્રમ, સમુદ્ર, પર્વત અને દ્વીપોનો વિભાગ કર્યો. દેવતા, દૈત્ય અને સર્પ આદિના રૂપ અને સ્થાન પણ પૂર્વવત બનાવ્યા. બ્રહ્માજીના મરીચી નામે જે વિખ્યાત પુત્ર હતા તેમના પુત્ર કશ્યપ થયા. તેમની 13 પત્નીઓ હતી, તે બધી જ પ્રજાપતિ દક્ષની કન્યાઓ હતી. તેમનાથી દેવતા, દૈત્ય અને નાગ વગેરે અનેક પુત્ર ઉત્પન્ન થયા. અદિતિએ ત્રિભુવનના સ્વામી દેવતાઓને જન્મ આપ્યો. દિતિએ દૈત્યોને તથા દનુએ મહાપરાક્રમી તેમજ ભયાનક દાનવોને ઉત્પન્ન કર્યા. વિનતાથી ગરુડ અને અરુણ બે પુત્ર થયા. ખસાના પુત્ર યક્ષ અને રાક્ષસ થયા. કદ્રુએ નાગોને અને મુનિએ ગંધર્વોને જન્મ આપ્યો. ક્રોધાથી કુલ્યાઓ તથા અરિષ્ટાથી અપ્સરાઓ ઉત્પન્ન થઈ. ઈરાએ રાવત વગેરે હાથીઓને ઉત્પન્ન કર્યા. તામરાના ગર્ભથી શેની વગેરે કન્યાઓ પેદા થઈ. એમના જ પુત્ર શેન એટલે બાજ, ભાસ અને શુક વગેરે પક્ષી થયા. ઈલાથી વૃક્ષ અને પ્રધાથી જળજંતુ ઉત્પન્ન થયા. કશ્યપ મુનિની અદિતિના ગર્ભથી જે સંતાનો થયા તેમના પુત્ર પૌત્રો દોહિત્ર તથા એમના પણ પુત્રો વગેરેથી આ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે. કશ્યપના પુત્રોમાં દેવતા મુખ્ય છે. એમનામાં કેટલાક તો સાત્વિક છે, થોડા રાજસ છે અને થોડા તામસ છે. બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ પરમેષ્ઠી પ્રજાપતિ બ્રહ્માજી દેવતાઓને યજ્ઞભાગના ભોગતા તથા ત્રિભુવનના સ્વામી બનાવ્યા. પરંતુ તેમના સાવકા ભાઈ દૈત્યો, દાનવો અને રાક્ષસોએ એકસાથે મળીને તેમને કષ્ટ આપવાનો આરંભ કર્યો. આ કારણે 1000 દિવ્ય વર્ષો સુધી તેમની વચ્ચે બહુ ભયંકર યુદ્ધ થયું. અંતમાં દેવતાઓ પરાજિત થયા અને દૈત્યો અને દાનવોનો વિજય થયો. પોતાના પુત્રોને દાનવો અને દૈત્યો દ્વારા પરાજિત તેમજ ત્રિભુવનના રાજ્યાધિકારથી વંચિત તથા તેમનો યજ્ઞભાગ છીનવાઈ ગયો જોઈને માતા અદિતિને અત્યંત દુઃખ થયું. તેમણે ભગવાન સૂર્યની આરાધના માટે મહાન પ્રયત્ન કર્યો. તેઓ નિયમિત આહાર કરીને કઠોર નિયમોનું પાલન અને આકાશમાં સ્થિત તેજોરાશિ ભગવાન સૂર્યનું સ્તવન કરવા લાગ્યા. અદિતિ બોલ્યા, ભગવાન, આપ અત્યંત સોનેરી આભાથી યુક્ત દિવ્ય વિગ્રહ ધારણ કરો છો, આપને નમસ્કાર છે. આપ તેજો સ્વરૂપ, તેજસ્વીઓના ઈશ્વર, તેજના આધાર તેમજ સનાતન પુરુષ છો, આપને પ્રણામ છે. ગોપતે, આપ જગતનો ઉપકાર કરવા માટે જ્યારે પોતાના કિરણોથી પૃથ્વીનું જળ ગ્રહણ કરો છો તે સમયે આપનું જે તીવ્ર રૂપ પ્રગટ થાય છે તેને હું નમસ્કાર કરું છું. 8 મહિના સુધી સોમમય રસને ગ્રહણ કરવા માટે આપ જે અત્યંત તીવ્ર રૂપ ધારણ કરો છો તેને હું પ્રણામ કરું છું. ભાસ્કર, તે સંપૂર્ણ રસને વરસાવવા માટે જ્યારે આપ તત્પર થાઓ છો તે સમયે આપનું જે તૃપ્તિકારક મેઘ સ્વરૂપ પ્રગટ થાય છે તેને મારા નમસ્કાર છે. આ પ્રમાણે જળવૃષ્ટિથી ઉત્પન્ન થયેલા સર્વ પ્રકારના અન્નોને પરિપક્વ કરવા માટે આપ જે ભાસ્કર રૂપ ધારણ કરો છો તેને હું પ્રણામ કરું છું. તરણે જળહન ધાનની વૃદ્ધિ માટે જે આપ હિમવર્ષા વગેરેના કારણે અતિ શીતળ રૂપ ધારણ કરો છો તેને મારા નમસ્કાર છે. સૂર્યદેવ, વસંત ઋતુમાં આપનું જે સૌમ્ય રૂપ પ્રગટ થાય છે તેમાં જ ન અધિક ગરમી હોય છે ન અધિક ઠંડી, તેને મારા નમસ્કાર છે. જે સંપૂર્ણ દેવતાઓ તથા પિતરોને તૃપ્ત કરનારા અનાજને પરિપક્વ કરનારું છે તે આપના રૂપને હું નમસ્કાર કરું છું. જે રૂપ લતાઓ અને વૃક્ષોનું એકમાત્ર જીવનદાતા તથા અમૃતમય છે જેનું દેવતા અને પિતર પાન કરે છે આપના તે સોમ રૂપને નમસ્કાર છે. આપનું આ વિશ્વમય સ્વરૂપ તાપ અને તૃપ્તિ પ્રદાન કરનારા અગ્નિ અને સોમ દ્વારા વ્યાપ્ત છે આપને નમસ્કાર છે. વિભાવસો, આપનું જે રૂપ રૂક યજુ અને સામમય તેજોની એકતાથી આ વિશ્વને તપાવે છે તથા જે વેદત્રયી સ્વરૂપ છે તેને મારા નમસ્કાર છે તથા જે તેનાથી પણ ઉત્કૃષ્ટ રૂપ છે જેનું ઓમ એવું ઉચ્ચારણ કરાય છે, જે અસ્થૂલ અનંત અને નિર્મળ છે તે સદાત્માને નમસ્કાર છે. આ પ્રમાણે દેવી અદિતિ નિયમપૂર્વક રહીને દિવસ રાત સૂર્યદેવની સ્તુતિ કરવા લાગ્યા. તેમની આરાધનાની ઈચ્છાથી તેઓ દરરોજ નિરાહાર રહેતા હતા. ત્યારબાદ ઘણો સમય વ્યતીત થયા પછી ભગવાન સૂર્યે દક્ષકન્યા અદિતિને આકાશમાં પ્રત્યક્ષ દર્શન આપ્યા. અદિતિએ જોયું, આકાશથી પૃથ્વી સુધી તેજનું મહાન પુંજ સ્થિત છે. ઉદીપ્ત જ્વાળાઓના કારણે તેની તરફ જોવું કઠણ હતું. તેમને જોઈને દેવી અદિતિને બહુ ભય લાગ્યો. તેઓ બોલ્યા, ગોપતે, આપ મારા પર પ્રસન્ન થાઓ. હું પહેલાં આકાશમાં જે રીતે આપને જોઈ શકતી હતી તે પ્રમાણે આજે જોઈ શકતી નથી. આ સમયે અહીં પૃથ્વી પર મને માત્ર તેજનો સમુદાય દેખાય છે. દિવાકર, મારા પર કૃપા કર જેથી આપના સ્વરૂપના દર્શન કરી શકું. ભક્ત વત્સલ પ્રભો, હું તમારી ભક્તિ છું. આપ મારા પુત્રોની રક્ષા કરો. આપ જ બ્રહ્મા થઈને આ વિશ્વનું સર્જન કરો છો. આપ જ પાલન કરવા માટે તત્પર થઈને એની રક્ષા કરો છો, તથા અંતમાં આ બધું આપમાં જ વિલીન થાય છે. સંપૂર્ણ લોકમાં આપના સિવાય બીજી કોઈ ગતિ નથી. આપ જ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, કુબેર, યમ, વરુણ, વાયુ, ચંદ્રમા, અગ્નિ, આકાશ, પર્વત અને સમુદ્ર છો. આપનું તેજ સૌનો આત્મા છે. આપની સ્તુતિ કોણ કરી શકે? યજ્ઞેશ્વર, દરરોજ પોતાના કર્મોમાં લાગેલા બ્રાહ્મણો અનેક પ્રકારના પદો દ્વારા આપની સ્તુતિ કરતા રહીને યજન કરે છે. જેમણે પોતાના ચિત્તને વશમાં કરી લીધું છે તે યોગનિષ્ઠ પુરુષ યોગ માર્ગ દ્વારા આપનું જ ધ્યાન કરતા રહીને પરમપદને પ્રાપ્ત થાય છે. આપ વિશ્વને તાપ આપો છો, તેને પકવો છો, તેની રક્ષા કરો છો અને તેને ભસ્મ કરી નાખો છો. પછી આપ જ જળ મિશ્રિત શીતળ કિરણો દ્વારા આ વિશ્વને પ્રગટ કરીને આનંદ આપો છો. કમળીઓની બ્રહ્માના રૂપમાં આપ જ સૃષ્ટિ કરો છો. અચ્યુત વિષ્ણુના નામથી આપ જ પાલન કરો છો, તથા કલ્પાંતમાં રુદ્ર રૂપ ધારણ કરીને આપ જ આ જગતનો સંહાર કરો છો. માર્કંડેયજી કહે છે, ત્યાર પછી ભગવાન સૂર્ય પોતાના તે તેજમાંથી પ્રગટ થયા. તે સમયે તેઓ તપાવેલા તાંબા સમાન કાંતિમાન દેખાતા હતા. દેવી અદિતિ તેમના દર્શન કરીને ચરણોમાં ઢળી પડ્યા. ત્યારે ભગવાન સૂર્યે કહ્યું, દેવી, તમારી જે ઈચ્છા હોય તે વર મારી પાસે માંગી લો. ત્યારે દેવી અદિતિ ઘૂંટણોના બળ પર પૃથ્વી પર બેસી ગયા અને મસ્તક નમાવીને પ્રણામ કરીને વરદાયક ભગવાન સૂર્યને કહ્યું, દેવ, આપ પ્રસન્ન થાઓ. બળમાં ચઢિયાતા દાનવો અને દૈત્યોએ મારા પુત્રોને હાથમાં તે ત્રિભુવનનું રાજ્ય અને યજ્ઞભાગ છીનવી લીધા છે. ગોપતે, તેમને પ્રાપ્ત કરવાના નિમિત્તે આપ મારા પર કૃપા કરો. આપ પોતાના અંશથી દેવતાઓના બંધુ થઈને અનેક શત્રુઓનો નાશ કરો. પ્રભો, આપ એવી કૃપા કરો જેથી મારા પુત્રો પુનઃ યજ્ઞભાગના ભોગતા તથા ત્રિભુવનના સ્વામી થઈ જાય. ત્યારે ભગવાન સૂર્ય અદિતિને પ્રસન્ન થઈને કહ્યું, દેવી, હું મારા હજાર અંશો સહિત તમારા ગર્ભથી અવતીર્ણ થઈને તમારા પુત્રોના શત્રુઓનો નાશ કરીશ. આટલું કહીને ભગવાન સૂર્ય અંતર્ધ્યાન થઈ ગયા અને અદિતિ પણ સંપૂર્ણ મનોરથો સિદ્ધ થઈ જવાના કારણે તપસ્યાથી નિવૃત્ત થઈ ગયા. ત્યાર પછી સૂર્યનું સુષુમણા નામવાળું કિરણ, જે સહસ્ત્ર કિરણોનો સમુદાય હતો, દેવમાતા અદિતિના ગર્ભમાં અવતીર્ણ થયા. દેવમાતા અદિતિ એકાગ્ર ચિત્તે દેવમાતા અદિતિ એકાગ્ર ચિત્તે કૃચ્છ અને ચાંદ્રાયણ વગેરે વ્રતોનું પાલન કરવા લાગ્યા અને પવિત્રતાપૂર્વક તે ગર્ભને ધારણ કરતા રહ્યા. આ જોઈને મહર્ષિ કશ્યપે થોડા અકળાઈને કહ્યું, તમે નિત્ય ઉપવાસ કરીને પોતાના ગર્ભના બાળકને કેમ મારી નાખો છો? આ સાંભળીને તેમણે કહ્યું, જુઓ, આ રહ્યું ગર્ભનું બાળક, મેં આને માર્યું નથી. આ સ્વયં પોતાના શત્રુઓને મારનારા થશે. આમ કહીને દેવી અદિતિએ તે ગર્ભને ઉદરથી બહાર કરી દીધો. તે પોતાના તેજથી પ્રજ્વલિત થઈ રહ્યો હતો. ઉદયકાળના સૂર્યની જેમ તેજસ્વી તે ગર્ભને જોઈને કશ્યપે પ્રણામ કર્યા અને આદિ ઋચાઓ દ્વારા આદરપૂર્વક તેની સ્તુતિ કરી. તેમના સ્તુતિ કર્યા પછી શિશુરૂપી સૂર્ય તે અંડાકાર ગર્ભથી પ્રગટ થઈ ગયા. તેમના શરીરની કાંતિ કમળના પત્ર જેવી શ્યામ હતી. તેઓ પોતાના તેજથી સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા. ત્યાર પછી મુનિશ્રેષ્ઠ કશ્યપને સંબોધિત કરીને મેઘ સમાન ગંભીર વાણીમાં આકાશવાણી થઈ. મુને, તમે અદિતિને કહ્યું હતું કે આ ગર્ભને કેમ મારી રહ્યા છો? તે સમયે તમે મારિતમ મંડપનું ઉચ્ચારણ કર્યું હતું, તેથી તમારો આ પુત્ર માર્તંડના નામે વિખ્યાત થશે અને શક્તિશાળી થઈને સૂર્યના અધિકારનું પાલન કરશે. એટલું જ નહીં, આ યજ્ઞ ભાગનું અપહરણ કરનારા દેવશત્રુ અસુરોનો સંહાર પણ કરશે. આકાશવાણી સાંભળીને દેવતાઓને બહુ આનંદ થયો અને દાનવો બળહીન થઈ ગયા. ત્યારે ઇન્દ્રે દૈત્યોને યુદ્ધ માટે લલકાર્યા. દાનવ પણ તેમનો સામનો કરવા માટે આવી પહોંચ્યા. પછી તો દેવ દાનવોનો ઘોર સંગ્રામ થયો. તેમના અસ્ત્ર શસ્ત્રોના તેજથી ત્રણેય લોકમાં પ્રકાશ છવાઈ ગયો. તે યુદ્ધમાં ભગવાન સૂર્યની ક્રૂર દ્રષ્ટિ પડવા તથા તેમના તેજથી દગ્ધ થવાના કારણે બધા અસુર બળીને ભસ્મ થઈ ગયા. હવે તો દેવતાઓના હર્ષની સીમા ન રહી. તેમણે તેજના ઉપસ્થિતાન ભગવાન સૂર્ય અને અદિતિની સ્તુતિ કરી. તેમને પૂર્વવત પોતાનો અધિકાર અને યજ્ઞભાગ પ્રાપ્ત થઈ ગયા. ભગવાન સૂર્ય પણ પોતાના અધિકારનું પાલન કરવા લાગ્યા. તેઓ નીચે અને ઉપર વિસ્તરેલા કિરણોને કારણે કદંબ પુષ્પની જેમ સુશોભિત થઈ રહ્યા હતા. તેનું મંડળ ગોળાકાર અગ્નિપિંડ જેવું હતું. ત્યાર પછી ભગવાન સૂર્યને પ્રસન્ન કરીને પ્રજાપતિ વિશ્વકર્માએ વિનયપૂર્વક પોતાની સંજ્ઞા નામની કન્યા તેમને આપી દીધી. વિવસ્વાનથી સંજ્ઞાના ગર્ભથી વૈવસ્વત મનુનો જન્મ થયો. વૈવસ્વત મનુની વિશેષ કથાનું પહેલાં જ વર્ણન કરી દેવામાં આવ્યું છે. અધ્યાય 58 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.